શ્રીમદ્દેવી ભાગવત સ્કંદ સાતમો અધ્યાય 2-3 રાજા સરિયાતીની કથાનો આરંભ સુકન્યા દ્વારા મહર્ષિ ચવનની આંખો ફોડવી. મહર્ષિના કોપથી સરિયાતીનું સૈન્ય સાથે અસ્વસ્થ થવું, ચવન સાથે પોતાનું લગ્ન કરાવવા સુકન્યાનું કહેવું અને સુકન્યાનો પ્રસન્નતાપૂર્વક ચવન સાથે વિવાહ. જન્મેજયે કહ્યું. મહાભાગ, હવે આપ રાજાઓના વંશનું વિસ્તારપૂર્વક વર્ણન કરવાની કૃપા કરો. ધર્મના પૂર્ણ જ્ઞાતા સૂર્યવંશી રાજાઓની વંશાવલીનું વિસ્તારથી વર્ણન કરો. વ્યાસજી કહે છે, ભારત, ઋષિશ્રેષ્ઠ નારદજીના મુખેથી જે રીતે આ વંશના વિસ્તારની વાત મેં સાંભળી છે તે હું તમને કહું છું. ધ્યાનથી સાંભળો. એક સમયની વાત છે, શ્રીમાન નારદજી સ્વેચ્છાથી ફરતા ફરતા સરસ્વતી નદીના પવિત્ર કિનારે પધાર્યા. ત્યાં એક પવિત્ર આશ્રમમાં હું રહેતો હતો. નારદજી આવ્યા ત્યારે ઊભા થઈને મેં પ્રણામ કરી અને બેસવા માટે આસન આપી આદરપૂર્વક મુનિની પૂજા કરી. પૂજા કર્યા પછી મેં તેમને કહ્યું, મુનિવર, આપ મારા પરમ પૂજનીય છો, આપના અહીં પધારવાથી હું પવિત્ર થઈ ગયો. મુનિવર, આપથી કોઈ વાત અજાણી નથી, આપ મને આ સાતમા મનુના વંશમાં જે પ્રખ્યાત રાજાઓ થઈ ગયા તેમના ચરિત્રોની પાવન કથા સંભળાવો. નારદજી કહે છે, સત્યવતી નંદન વ્યાસજી, રાજાઓની અત્યંત ઉત્તમ વંશાવલી સાંભળો. કાનોને આનંદ આપનારા પ્રસંગ ધર્મ અને જ્ઞાન બંનેથી ભરપૂર છે. પુરાણોમાં એવી કથા પ્રચલિત છે કે સર્વપ્રથમ જગત સૃષ્ટા બ્રહ્માજી ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી પ્રગટ થયા. સંપૂર્ણ જગતના કર્તા સ્વયંભૂ બ્રહ્માજી સર્વજ્ઞાન સંપન્ન અને સર્વશક્તિ સંપન્ન હતા. સૃષ્ટિની રચના કરવાના વિચારથી તે વિશ્વાત્મા વિભુએ પ્રથમ શ્રેષ્ઠ શક્તિના અધિષ્ઠાત્રી ભગવતી જગદંબાનું ધ્યાન કરતા 10,000 વર્ષ સુધી તપ કર્યું. ત્યાર પછી તેમણે ઉત્તમ લક્ષણવાળા માનસ પુત્રો ઉત્પન્ન કર્યા. તે માનસ પુત્રોમાં સર્વપ્રથમ મરીચી પ્રગટ થયા. મરીચીના પુત્ર પરમ પ્રસિદ્ધ કશ્યપજી થયા. દક્ષ પ્રજાપતિની 13 કન્યાઓ તેમની સાથે પરણાવી. દેવતાઓ, દાનવો, યક્ષ, સર્પો, પશુ અને પક્ષીઓ બધા તેમનાથી ઉત્પન્ન થયા. તેથી તે કાશ્યપી સૃષ્ટિ કહેવાય છે. દેવતાઓમાં શ્રેષ્ઠ સૂર્ય થવા તેમનું નામ વિવસ્વાન પણ છે. તેમના પુત્ર વૈવસ્થ મનુએ જગતના શાસનનું કાર્ય સોંપવામાં આવ્યું. વૈવસ્થ મનુથી સૂર્યવંશની વૃદ્ધિ કરવામાં આવી. કરવાવાળા ઈશ્વાકુ તથા બીજા 9 પુત્રો થયા. રાજેન્દ્ર, તે 9 પુત્રોના નામ નાભાગ, દૃષ્ટ, સરિયાતી, નરિષ્યંત, પ્રાંશુ, નૃગ, દૃષ્ટ, કરુષ અને પૃષદ્ર આ 9 મનુપુત્રના નામથી પ્રખ્યાત થયા. આ મનુના પુત્રોમાં સૌથી મોટા ઈશ્વાકુ હતા. ઈશ્વાકુને 100 પુત્ર થયા. તે બધામાં આત્મજ્ઞાની, વિકુક્ષી, શ્રેષ્ઠ ગણાતા હતા. મનુના 9 પુત્રો ખૂબ શૂરવીર હતા. પછી તેમનો વંશ આગળ વધ્યો તેનું સંક્ષેપમાં વર્ણન કરું છું, સાંભળો. નાભાગના પુત્ર પરમ પ્રતાપી અંબરીશ થયા. તેઓ ધર્માત્મા, જ્ઞાની, સત્યવાદી અને પ્રજાપાલક હતા. દૃષ્ટના પુત્ર ધ્રાષ્ટ થયા. ધ્રાષ્ટ ક્ષત્રિય હોવા છતાં પણ બ્રાહ્મણ બની ગયા. લડાઈ, સુરવીરતા વગેરે તેમના મનમાંથી ચાલ્યું ગયું. તેઓ સારી રીતે બ્રાહ્મણનું કર્મ કરતા હતા. સરિયાતીના પુત્ર અનર્થ થયા, જેમનું નામ બધે પ્રસિદ્ધ છે. સરિયાતી રાજાને સુકન્યા નામની એક સુંદર પુત્રી પણ હતી. રાજા સરિયાતીએ તેની પુત્રી સુકન્યાનું લગ્ન નેત્રહીન ચવન મુનિ સાથે કર્યું હતું. પછીથી તે કન્યાના શીલ અને ગુણના પ્રભાવથી મુનિને સૂર્યનંદન અશ્વિની કુમારોએ આંખો આપી. રાજા જન્મેજયે પૂછ્યું, બ્રહ્મન આપે એમ કહ્યું કે શરિયાતી રાજાએ તેમની પુત્રી સુકન્યાનો વિવાહ ચક્ષુહીન મુનિ સાથે કર્યો હતો, આ સાંભળીને મને આશ્ચર્ય થાય છે. શરિયાતી રાજાની તે કન્યા કૃપ ગુણહીન શુભ લક્ષણોથી રહિત હોય તો રાજા તેનું લગ્ન અંધ મુનિ સાથે કદાચ કરી દેત, પરંતુ આવી પરમ સુંદર કન્યાનું લગ્ન ચ્યવન મુનિ સાથે શા માટે કર્યું? બ્રહ્મન મને આનું કારણ જણાવવાની કૃપા કરો. શ્રુતજી કહે છે, પરીક્ષિત નંદન, રાજા જન્મેજયની વાત સાંભળીને વ્યાસજી રાજાને કહેવા લાગ્યા. વ્યાસજી બોલ્યા, વેવસ્ત મનુના પુત્રનું નામ શરિયાતી હતું. તેમને 4000 પત્નીઓ હતી. તે બધી જ રાજકુંવરીઓ ખૂબ જ સુંદર અને બધા જ શુભ લક્ષણો વાળી હતી. તે બધાની વચ્ચે એક અતિ સુંદર કન્યા હતી, તેનું નામ સુકન્યા હતું. તે પિતા અને બધી માતાઓને અત્યંત વહાલી હતી. તે નગરથી થોડે દૂર માનસરોવર જેવું એક નિર્મળ જળથી પૂર્ણ સુંદર સરોવર હતું. હંસ, ચક્રવાક અને સારસ જેવા સુંદર પક્ષીઓ તેની શોભામાં વૃદ્ધિ કરતા હતા. તેમાં 5 પ્રકારના કમળો ખીલ્યા હતા. તે કમળો પર ભમરાઓના વૃંદ ગુંજન કરી રહ્યા હતા. સરોવરની આસપાસ સાગ, તમાલ, દેવદાર, પુન્નાગ, આસોપાલવ, વડ, પીપળો, કદંબ, કેળ, લીંબુ, દાડમ, ખજૂર, ફણસ, સોપારી, નારિયેળ, કેતકી, જુહી, માલતી, જાંબુ, આંબા, આંબલી, પલાસ, લીમડો, ખેર વગેરે વૃક્ષો હતા. કોયલ અને મોર પક્ષીઓનો મધુર ધ્વનિ વાતાવરણને વધારે આહલાદક બનાવી રહ્યો હતો. તે સરોવરની તદ્દન નજીક ઘટાદાર વૃક્ષોથી આચ્છાદિત આશ્રમમાં પરમ તપસ્વી અને શાંત મૂર્તિ ચ્યવન ઋષિ રહેતા હતા. સુંદર અને નિર્જન સ્થાન જોઈને મનને એકાગ્ર કરીને ઋષિ ત્યાં તપ કરતા હતા. તેમણે આસનને દ્રઢ કરીને મૌન ધારણ કર્યું. શ્વાસને નિયંત્રિત કર્યો. બધી ઇન્દ્રિયો તેમના વશમાં હતી. ભોજન જળનો ત્યાગ કરીને તેઓ ભગવતી જગદંબાનું ધ્યાન કરતા હતા. રાજન, લાંબો સમય થઈ જવાથી તે ઋષિ ઉપર લતાઓ વટડાઈ ગઈ હતી અને ઉદયે પોતાનું નિવાસ સ્થાન રાફડો બનાવી દીધું હતું. તેના પર અનેક કીડીઓ ફરતી હતી. જોનારને જાણે માટીનો ઢગલો અથવા રાફડો દેખાતો હતો. રાજન, એક સમયે શરિયાતી રાજા તેમની કેટલીક પત્નીઓ, પુત્રી, સુકન્યા અને સૈનિકો સાથે ચ્યવન મુનિના આશ્રમમાં આવ્યા. સરોવરમાં સ્વચ્છ જળ હતું. તેમાં કમળો ખીલ્યા હતા. લક્ષ્મીજી જેવી રાજાની સુંદર પુત્રી સુકન્યા ચંચળ સ્વભાવને કારણે બાળક જેવી ચેષ્ટા કરતી હતી. તેની સખીઓ સાથે વનમાં જઈને રમતા રમતા પુષ્પો વીણતી હતી. ફરતા ફરતા તે ચ્યવન મુનિ તપ કરતા હતા. ત્યાં આવી મુનિનું શરીર ઉદયનો રાફડો વાલ્મિક બની ગયું હતું. તેની બાજુમાં જ સુકન્યા રમી રહી હતી. તેને તે રાફડા એટલે વાલ્મિકના છિદ્રમાં ચળકતી આગિયા જેવી બે જ્યોતિ દેખાઈ. તેના મનમાં આ શું હશે તેવી જિજ્ઞાસા પેદા થઈ. તેણે વિચાર્યું, આ જ્યોતિ જેવો પદાર્થ શું હશે તે મારે જોવું જોઈએ. અને પછી તરત જ તેણે એક અણીદાર કાંટો લઈને જ્યોતિની આડે આવતી માટી હટાવી. ત્યારે સામે ઉભેલી કન્યાને ચ્યવન ઋષિએ જોઈ. અન્ન અને જળનો ત્યાગ કરવાથી પરમ તપસ્વી મુનિવર ચ્યવનનું શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું હતું. સુકન્યાને જોઈને તે કહેવા લાગ્યા, સુંદરી તું અહીંથી ખસી જા. હું એક તપસ્વી છું. આ ઉદયના રાફડાને કાંટાથી ખોતરીશ નહીં. મુનિના પ્રમાણે કહેવા છતાં પણ સુકન્યા તેમની વાત સાંભળી શકી નહીં. અને અદ્ભુત તેજસ્વી વસ્તુ શી હશે એમ વિચારી અજાણતા તેણે મુનિની બંને આંખો કાંટાથી ફોડી નાખી. દેવની પ્રેરણાથી રમત રમતમાં રાજકુમારી દ્વારા આ અપ્રિય ઘટના બની ગઈ. આંખો ફૂટી જવાથી મુનિને અપાર પીડા થવા લાગી. મુનિના ક્રોધથી તે જ ક્ષણે બધા જ સૈનિકોના મળમૂત્ર બંધ થઈ ગયા. મંત્રીઓ સહિત રાજાના પણ મળમૂત્ર બંધ થઈ ગયા. એટલું જ નહીં, તેમની સાથે હાથી, ઘોડા, ઊંટ વગેરે જેટલા પ્રાણીઓ હતા તે બધાને આ વ્યાધિ સતાવવા લાગ્યો. આવી સ્થિતિમાં સરિયાથી રાજા ખૂબ ચિંતા કરવા લાગ્યા અને એકાએક આવી પડેલા કષ્ટ પર વિચાર કરવા લાગ્યા. થોડા સમય પછી તેઓ ઘેર આવ્યા અને મંત્રીઓ સાથે સૈનિકોને ખૂબ જ આતુરતાથી પૂછવા લાગ્યા. કોઈના દ્વારા અપ્રિય કાર્ય થયું છે. સરોવરના પશ્ચિમ કિનારા પર વનમાં મહાન તપસ્વી ચ્યવન મુનિ તપ કરી રહ્યા છે. તેઓ અગ્નિ જેવા તેજસ્વી છે. માનો ને માનો કોઈકે તેમનો અપરાધ કર્યો છે, તેના કારણે આપણા બધાના શરીરમાં આવો વ્યાધિ ઉત્પન્ન થયો છે. ભૃગુનંદન મહાત્મા ચ્યવનજી અત્યંત વૃદ્ધ અને વિશેષ આદરણીય મુનિ છે. મારા માનવા પ્રમાણે કોઈકે તેમને પીડા પહોંચાડી છે. આ અનિષ્ટ કાર્ય જાણી જોઈને કર્યું હોય અથવા અજાણતા થયું હોય તેનું ફળ તો ભોગવવું જ પડશે. રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે ગભરાયેલા સૈનિકોએ કહ્યું, મન વચન અને કર્મથી અમે મુનિનો કોઈ અપરાધ કર્યો નથી. વ્યાસજી કહે છે, સરિયાથી રાજા અત્યંત ચિંતાતુર બન્યા. બધાને પૂછ્યા પછી તેમણે ખૂબ જ શાંતિથી તેમના મંત્રીઓને પણ પૂછ્યું. બધા લોકોને અને તેના પિતાને દુઃખી જોઈને રાજકુમારી સુકન્યાને થયું કે મેં માટીના રાફડામાં કાંટો ભોંક્યો હતો, તે જ કારણ હોવું જોઈએ. તેથી તેણે કહ્યું, પિતાશ્રી, હું તે વનમાં રમતી હતી ત્યાં મને એક માટીનો રાફડો દેખાયો. તે ચારે બાજુથી લતાઓથી ઢંકાઈ ગયો હતો. તેમાં બે છિદ્રો દેખાતા હતા. તે છિદ્રોમાંથી પ્રકાશ નીકળી રહ્યો હતો. મહારાજ, મેં કૌતુકવશ તે છિદ્રોમાં સોય ભોંકી દીધી હતી. પિતાશ્રી, ત્યારે મેં જોયું તો તે સોય પાણીથી ભીની થઈ ગઈ હતી અને સાથે સાથે તે રાફડામાંથી હાય હાય એવો ધીમો અવાજ મને સંભળાયો હતો. પિતાશ્રી, ત્યારે મને અત્યંત આશ્ચર્ય થયું. આ શું થઈ ગયું? આવી શંકાથી હું ધ્રુજી ઉઠી. પરંતુ પિતાશ્રી, મારા દ્વારા તે રાફડામાં કઈ વસ્તુ વિંધાઈ ગઈ તે હું જાણતી નથી. સરિયાથી રાજા સુકન્યાની વાત સાંભળીને સમજી ગયા કે આજ મુનિનો અપરાધ થયો છે. રાજા તરત ચ્યવન મુનિના આશ્રમ પર આવ્યા. ત્યાં તેમણે અત્યંત પીડાગ્રસ્ત થયેલા ચ્યવન મુનિને જોયા. મુનિના શરીર પર ઉધઈ માટી ચડી ગઈ હતી. રાજાએ માટીને ધીમે તે હટાવી પૃથ્વી પર પડીને તેમણે મુનિને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરીને હાથ જોડીને કહેવા લાગ્યા, મહાભાગ, મારી પુત્રી અહીં રમતી હતી તેના દ્વારા મહાન અનિષ્ટ થઈ ગયું છે. બ્રહ્મન, હજી તે બિલકુલ ના સમજ બાળકી કન્યા છે. તેણે અજ્ઞાનવશ આ કૃત્ય કર્યું છે. આપ તેના અપરાધને ક્ષમા કરો. મેં એવું સાંભળ્યું છે કે મુનિઓ હંમેશા ક્ષમાશીલ હોય છે, તેથી આપ પણ આબુદ કન્યાનો અપરાધ ક્ષમા કરો. વ્યાસજી કહે છે, સરિયાથી રાજા અત્યંત દુઃખી થઈને નમ્રતાપૂર્વક સામે ઊભા હતા. તેમની વાત સાંભળીને ચ્યવન મુનિ આ પ્રમાણે બોલ્યા. ચ્યવન મુનિએ કહ્યું, રાજન, હું ક્યારેય લેશ માત્ર ક્રોધ કરતો નથી. જોકે તમારી પુત્રીએ મને પીડા પહોંચાડી છે, પરંતુ મેં કોઈ શ્રાપ આપ્યો નથી. રાજન, હું નિરપરાધી છું, છતાં મારી આંખોમાં ખૂબ પીડા થઈ રહી છે. હું જાણું છું કે આ દુષ્કર્મના પ્રભાવથી તમારા પર દુઃખ આવ્યું છે, તે યોગ્ય જ છે. દેવીના ભક્તનો ઘોર અપરાધ કરીને કોણ સુખી રહી શકે? આવો અપરાધ કરનારનું શંકર ભગવાન પણ રક્ષણ કરી શકતા નથી. રાજન, નેત્રહીન અને વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલો હું હવે શું કરું? હવે મારા આંધળાની સેવા કોણ કરશે? સરિયાથી રાજાએ કહ્યું, મુનિવર, મારા ઘણા સેવકો આપની સેવામાં હાજર રહેશે. આપ અપરાધ ક્ષમા કરો. સાંભળ્યું છે કે તપસ્વીઓનો ક્રોધ અલ્પ હોય છે. ચ્યવન મુનિ બોલ્યા, રાજન, હું નેત્રહીન બનીને એકલો કઈ રીતે તપ કરીને સફળ થઈ શકીશ? તમારા સેવકો મારી સિંહ સેવા કરશે. રાજન, તમે મારી પાસે સમા ઈચ્છો છો તો મારી વાત સાંભળો. તમે તમારી કમળ જેવા નેત્રો વાળી કન્યાને મારી સેવા માટે મને આપી દો. મહારાજ, હું તમારી પુત્રીની સેવાથી પ્રસન્નતાપૂર્વક તપ કરી શકીશ. રાજેન્દ્ર, આ પ્રમાણે કરવાથી તમે અને હું બંને સુખી થઈ શકશું અને તમારા સૈનિકો પણ સુખી થશે. આ રીતે મને તમારી પુત્રીને સોંપવામાં કોઈ દોષ નથી, કારણ કે હું સંયમી અને તપસ્વી છું. વ્યાસજી કહે છે, જન્મેજય, ચ્યવન મુનિની વાત સાંભળીને સરિયાથી રાજા ચિંતામાં પડી ગયા. આ મુનિને કન્યા આપવી કે ન આપવી તેનો કોઈ નિર્ણય તે વખતે રાજા જણાવી શક્યા નહીં. વિચાર કર્યો, આ મુનિ આંધળા છે, વૃદ્ધ છે અને કદરૂપા છે. તેમને દેવ કન્યા જેવી મારી પુત્રી આપીને હું કઈ રીતે સુખી થઈશ? આવો મૂર્ખ અને પાપી કોણ હોય જે શુભાશુભ કર્મને જાણવા છતાં પોતે સુખી થવા માટે પોતાની પુત્રીના સંસાર સુખનો નાશ કરે? આ આંધળા અને વૃદ્ધ ચ્યવન મુનિને પ્રાપ્ત કરીને મારી પુત્રી કઈ રીતે સમય ગાળશે? તેથી હું ભલે દુઃખી થાઉં, પરંતુ મારી પુત્રી આ મુનિને નહીં આપું. આ પ્રમાણે વિચાર કરીને સરિયાથી રાજા તેમના ઘેર ગયા. તેમના મનમાં અપાર દુઃખ હતું. તેમણે મંત્રીઓને બોલાવીને વિચાર વિમર્શ કર્યો અને પૂછ્યું, મંત્રીઓ, તમે તમારી રાય મને આપો કે મારે હવે શું કરવું? મુનિને કન્યા આપવી કે દુઃખ સહી લેવું? મંત્રીઓએ કહ્યું, મહારાજ, આ મહાન સંકટમાં અમે આપનું શું કહીએ? આવી સુંદર કન્યા ભાગ્યહીન મુનિને આપવી કઈ રીતે યોગ્ય છે? વ્યાસજી કહે છે, ત્યાર પછી પોતાના પિતાને અને મંત્રીઓને અત્યંત ચિંતિત જોઈને બધી વાત રાજકુમારી સુકન્યાને સમજાઈ ગઈ. તે હસીને કહેવા લાગી, પિતાશ્રી, અત્યારે આપ આટલા ચિંતાતુર કેમ છો? હું જાણું છું આપ મારા સુખ માટે આટલા દુઃખી અને ઉદાસ છો. પિતાશ્રી, હું ભયથી ગભરાયેલા મુનિ પાસે જઈને તેમને દિલાસો આપીશ અને આત્મદાન શરીર અર્પણ કરીને તેમને પ્રસન્ન કરીશ. સુકન્યાની વાત સાંભળીને હરિયાથી રાજાનું હૃદય પીગળી ગયું અને તેમના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. તેમણે મંત્રીઓ સાંભળે રીતે કહ્યું, પુત્રી, તું સુકુમારી અબળા વનમાં તે અંધ મુનિની સેવા કઈ રીતે કરીશ? આ મુનિ ખૂબ વૃદ્ધ અને ક્રોધી પણ છે. રૂપમાં રહેતી જેવી સુંદર કન્યાનું લગ્ન હું આંધળા મુનિ સાથે કઈ રીતે કરું? મારા સુખ માટે તને વૃદ્ધ શરીરવાળા મુનિને સોંપવી યોગ્ય નથી. પિતાની ફરજ છે કે તે ઉંમર જ્ઞાતિ અને ધન ધાન્યની સમૃદ્ધિ વાળાને જ કન્યા આપે. નિર્ધન સાથે સંબંધ કરવો ઉચિત નથી. ક્યાં તારું રૂપ અને ક્યાં તે જંગલમાં રહેનારો વૃદ્ધ મુનિ? આવા અયોગ્ય વર સાથે હું મારી પુત્રીનું લગ્ન કઈ રીતે કરું, જે ઘાસની ઝૂંપડીમાં રહે છે અને વનવાસી જીવન જીવે છે? તેની સાથે તારા લગ્નની કલ્પના આજ કઈ રીતે થઈ શકે? મારું અને સૈનિકોનું મૃત્યુ થાય તે સારું, પરંતુ એક આંધળાની સાથે તને સોંપી દેવી તે મને પસંદ નથી. જે થવાનું છે તે તો થશે જ, હું મારું ધૈર્ય નહીં છોડું. તો શાંતિથી રહે, હું તને નેત્રહીનને ક્યારેય નહીં આપું. મારું રાજ્ય અથવા શરીર રહે અથવા ચાલ્યું જાય મને તેની ચિંતા નથી. હે પુત્રી, તને તે નેત્રહીનને આપવા હું સંમત નથી. પિતાની વાત સાંભળીને સુકન્યા તેમને વિનય અને પ્રેમથી કહેવા લાગી. સુકન્યા બોલી, પિતાશ્રી, આપે મારી ચિંતા કરવી જોઈએ નહીં. આપ મને મુનિને સોંપી દો. મારા સમર્પણથી સંપૂર્ણ પ્રાણીઓને સુખ મળે એ મારા માટે કેટલી ગૌરવની વાત છે. હું પ્રસન્નતાપૂર્વક તે પરમ પવિત્ર મુનિની પતિ તરીકે સેવા કરીશ. આ વૃદ્ધ મુનિ નિર્જન વનમાં મારા દ્વારા અત્યંત ભક્તિપૂર્વક સેવા પામશે, કારણ કે હું સતી ધર્મને સારી રીતે જાણું છું. પિતાશ્રી, સાંસારિક ભોગોમાં મારી બિલકુલ રૂચિ નથી. હે નિષ્પાપ, આપ મારી બાબતમાં ચિંતાથી મુક્ત થઈ જાઓ. વ્યાસજી કહે છે, સુકન્યાની વાત સાંભળીને મંત્રીઓ ખૂબ આશ્ચર્યમાં પડી ગયા. છેવટે રાજાએ સુકન્યાની વાત માની લીધી અને તેઓ મુનિ પાસે જવા તૈયાર થઈ ગયા. તપોધન મુનિ પાસે પહોંચીને તેમણે મસ્તક નમાવી પ્રણામ કરીને કહ્યું, સ્વામી, મારી પુત્રી આપની સેવામાં આપી રહ્યો છું. મુનિવર, આપ તેનો વિધિપૂર્વક સ્વીકાર કરવાની કૃપા કરો. આ પ્રમાણે કહીને સરિયાથી રાજાએ વિવાહનો વિધિ પૂર્ણ કરીને પોતાની પુત્રી સુકન્યાને ચ્યવન મુનિને સોંપી દીધી. રાજકુમારીને પ્રાપ્ત કરીને મુનિ અત્યંત પ્રસન્ન થઈ ગયા. રાજા દહેજની વસ્તુ આપતા હતા, પરંતુ મુનિએ તેનો અસ્વીકાર કર્યો. પોતાની સેવા માટે માત્ર કન્યાને જ સ્વીકારી આ પ્રમાણે મુનિના પ્રસન્ન થવાથી બધા સૈનિકોનો વ્યાધિ દૂર થઈ ગયો અને રાજા પણ પરમ સુખી થયા. રાજાએ કન્યાદાન કર્યા પછી ઘેર જવાનો વિચાર કર્યો ત્યારે સુકન્યાને કંઈક કહેવાની ઈચ્છા થઈ. સુકન્યાએ કહ્યું, પિતાશ્રી, આપ મારા વસ્ત્રો અને આભૂષણો લઈ લો અને વૃક્ષોની છાલ અને મૃગચર્મ આપવાની કૃપા કરો. મુનિ પત્નીનો ઉત્તમ વયસ લઈ તપસ્યામાં વ્યસ્ત રહેનારા મુનિની સેવા કરીશ, જેનાથી પૃથ્વી પર, પાતાળમાં અને સ્વર્ગમાં આપની કીર્તિ કાયમ રહેશે. પરલોકમાં સુખી થવા માટે હું નિરંતર મુનિની સેવા કરીશ. તમે એવી બિલકુલ ચિંતા કરશો નહીં કે એક યુવાન અને રૂપાળી કન્યા આંધળા અને વૃદ્ધ મુનિને આપવાથી તેનું આચરણ ભ્રષ્ટ થઈ જશે અને મહાન અનર્થ થઈ જશે. પિતાશ્રી, જે રીતે વશિષ્ઠજીની પત્ની અરુંધતી તથા અત્રિની સાધ્વી પત્ની અંશુયા સ્વર્ગમાં પ્રસિદ્ધ છે, તેમ હું પણ પૃથ્વી પર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીશ. આ બાબતમાં લેશ માત્ર પણ ચિંતા કરવી ઉચિત નથી. રાજા સરિયાથી મહાન ધર્માત્મા પુરુષ હતા. સુકન્યાની વાત સાંભળીને તેમણે તેને વલકલ વસ્ત્રાદિ આપ્યા, પરંતુ તેના પર નજર નાખતા જ રાજાની આંખો આંસુથી છલકાઈ ગઈ. સુકન્યાએ વસ્ત્રાભૂષણ ઉતારીને તરત વલકલ વસ્ત્ર પહેરી લીધા. મહારાજા સરિયાથી ઉદાસ થઈને થોડા સમય ત્યાં ઉભા રહ્યા. રાજકુમારીએ વૃક્ષની છાલ અને મૃગચર્મ પહેર્યું છે તે જોઈએ ત્યાં ઉપસ્થિત બધા લોકો રડવા લાગ્યા. બધાના મનમાં અપાર દુઃખ થયું. રાજન પછી પોતાની પુણ્યશાળી સાધવી કન્યાને પૂછીને તેને ત્યાં જ મૂકીને રાજા સરિયાથી મંત્રીઓ સાથે નગર તરફ રવાના થઈ ગયા. અધ્યાય 2-3 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.